سوره طلاق بسم الله الرحمن الرحيم شروع کرو چھو موٹا مہربان نے بہت دیالو اللہ نا نام تھی يا ايها النبي اذا طلقتم النساء فطلقوهن لعدتهن واحصوا العده واتقوا الله ربكم لا تخرجوهن من بيوتهن ولا يخرجن إلا أن يأتين بفاحشة مبينة وتلك حدود الله ومن يتعد حدود الله فقد ظلم نفسه لا تدري لعل الله يحدث بعد ذلك أمرا એ નબી જ્યારે તમે લોકો ઔરતોને તલાક આપો તો તેમની ઇદ્દત યાની કે માસિક ઋતુથી પાક થવાના સમયે આપો અને ઇદ્દતના દિવસોની ગણતરી રાખો અને અલ્લાહ યાને તમારા પાલનહારથી ડરતા રહો ન તમે ઇદ્દતની અંદર તેમને તેમના ઘરોમાંથી કાઢી મૂકો અને ન તેઓ પંડે ખુદ જ નીકળી જાય સિવાય કે તેમણે કોઈ ખુલ્લી બેહયાઈ બેશરમી કરી હોય અને આ અલ્લાહની નક્કી કરેલી હદો છે ને જે શખ્સ અલ્લાહની નક્કી કરેલી હદો ઓળંગી જાય તો સાચે જ તેણે ખુદ પંડે જ પોતાના ઉપર જુલ્મ કર્યો કહેવાશે તું શું જાણે કે આ પછી કદાચને અલ્લાહ કોઈ વાત પેદા કરે યાની કે તું શું જાણે કે આ તલાક પછી કદાચને અલ્લાહ કોઈ એવી વાત પેદા કરે કે જેથી પાછો મિલાપ ને મિલન થઈ જાય وأقيموا الشهادة لله ذلكم يوعظ به من كان يؤمن بالله واليوم الآخر ومن يتق الله يجعل له مخرجا પછી જ્યારે ઔરતો પોતાની ઇદ્દતની મુદ્દત પૂરી કરી નાખે તો કાં તો તમે તેમને ભલાઈની સાથે રોકી લો યા તો તેમને બરાબર રીતે સરખાઈથી રવાના કરી દો ને તલાક આપતી વખતે તમારામાંથી બે ઇન્સાફી સાક્ષી રાખજો અને એ ગવાહોને સાક્ષીઓ અલ્લાહનો ખૌફ રાખીને ઠીક ઠીક સાક્ષી આપજો આ હુકમોની તમારામાંથી તે લોકોને નસીહત કરવામાં આવે છે કે જે અલ્લાહ પર તથા કયામત પર ઈમાન રાખતો હોય અને જે શખ્સ અલ્લાહથી બીશે તેના માટે અલ્લાહ છુટકારાનો રસ્તો કરી દેશે વયરઝુકુહુ મિન હૈસુ લા યહ્તસબ વમન યતવક્કલ અલલ્લાહી ફહુવા હસબુ ઇન્નલ્લાહ બાલિગુ અમરિ વદ જઅલલ્લાહુ લિકુલ્લી શયઇન કદરા અને તેને એવી જગ્યાએથી રોજી પહોંચાડશે કે જ્યાંથી તેને ગુમાન પણ નહીં હોય અને જે કોઈ અલ્લાહ પર ભરોસો રાખશે તો તે જ તેના માટે બસ છે બેશક અલ્લાહ પોતાના કામને પૂરો કરનારો છે બેશક અલ્લાહે દરેક વસ્તુ માટે એક હિસાબ એક પ્રમાણ નક્કી કરી દીધું છે المحيض من نسائكم إن اغتبتم فعدتهن ثلاثة أشهر واللائي لم يحض وأولاة الأحمال أجلهن أن يضعن حملهن ومن يتق الله يجعل له من أمره يسرا અને તમારી ઔરતોમાંથી જેઓ માસિક ઋતુથી નિરાશ ને માયુસ થઈ ગઈ હોય તેમના વિશે તમને જો શંકા હોય તો તેમની ઇદ્દત 3 મહિનાની છે. અને જેમને હજી સુધી માસિક ઋતુ આવી જ નથી તેમની પણ એટલી જ મુદ્દત છે. અને હામેલા ઓરતોની ઇદ્દત તેમને બચ્ચું પેદા થાય ત્યાં સુધીની છે. અને જે અલ્લાહથી બીને ચાલશે તો તેના માટે તેના મામલામાં અલ્લાહ આસાનીને સહેલાઈ પેદા કરી દેશે. આ અલ્લાહનો હુકમ છે જે તેણે તમારા પર ઉતાર્યો છે. અને જે અલ્લાહથી બીને ચાલશે તેની બદીઓ બુરાઈઓ તે તેનાથી દૂર કરી દેશે અને તેને મોટો બદલો આપશે. તલાકવાળી ઓરતોને તમારી હેસિયત મુજબ ત્યાં જ રાખો કે જ્યાં તમે રહો છો, ને તેણીઓને તંગ ને પરેશાન કરવાના મકસદથી ઈજા ન પહોંચાડો. ને અગર તેણીઓ હામેલા હોય તો જ્યાં સુધી તેણીઓની બચ્ચું પેદા ન થાય ત્યાં સુધી તેમને ખર્ચ આપતા રહો. પછી જો તે તમારા માટે બાળકને દૂધ પીવડાવે તો તેનો બદલો તેણીઓને આપતા રહો. અને તમે એકબીજા વચ્ચે અંદરોઅંદર રીત રિવાજ ને દસ્તુર મુજબ બદલા વગેરેનો કાનૂન નક્કી કરો. અને અગર તમારા બંને પક્ષો તરફથી ખેંચાણ થાય તો તે બાળકને કોઈ બીજી ઓરત દૂધ પીવડાવે. જેની પાસે હેસિયત છે શક્તિ છે તેને જોઈએ કે પોતાના ગજા મુજબ ખર્ચ કરે હેસિયત મુજબ વાપરે. અને જેની રોજી તંગ થઈ ગઈ હોય ઓછી હોય તો તેને જોઈએ કે તેને અલ્લાહે જે કાંઈ આપ્યું છે તે મુજબ ખર્ચ કરે. અલ્લાહ કોઈ માણસને તકલીફ આપતો નથી પણ એટલી જ કે જેટલી તેને સહન કરવાની તાકત આપી હોય. નજદીકમાં જ અલ્લાહ તંગી પછી છૂટ પણ અતા કરશે. અને કઈ કેટલીય વસ્તીઓએ પોતાના પાલનહાર તથા તેના રસૂલના હુકમની ખિલાફ વર્જી કરી તેના હુકમને તોડ્યો, જેથી અમોએ પણ મોટી સખ્તાઈથી તેમનો હિસાબ લીધો અને તેમને અજાબ પણ સજા પણ અમોએ તેઓ સહન ન કરી શકે તેટલી આપી. અમરીહા بالذين آمنوا قد أنزل الله إليكم ذكرا પછી તેમણે પોતાની કરણીના અઝાબની મજા ચાખી અને તેમના મામલાનો નતીજો સિર્ફ નુકસાન ને નુકસાન જ થયું. અલ્લાહે તેમના માટે સખત સજા તૈયાર કરી છે. માટે એ બુદ્ધિશાળીઓ કે જેઓ ઈમાન લાવી ચૂક્યા છો, અલ્લાહથી બીતા રહો. ચોક્કસ જ અલ્લાહે તમારા પર સબક ને નસીહત ઉતારી છે. યાને એક રસૂલ જે તમને અલ્લાહની સાફ આયતો પડીને સંભળાવે છે, જેથી તે લોકોને કે જેઓ ઈમાન લાવ્યા છે તથા સારા કામો કરે છે, અંધકારમાંથી રોશની તરફ કાઢી લાવે, યાની કે બેઈમાનના નાસ્તિકપણાના અંધકારમાંથી ઈમાનના નૂર તરફ કાઢી લાવે. અને જે શખ્સ અલ્લાહ પર ઈમાન લાવે તથા સારા કામો કરે તેને અલ્લાહ જન્નતોમાં દાખલ કરશે, જેની નીચે નદીઓ વહેતી હશે. તેઓ સદાના તેમાં જ રહેનારા થશે. ચોક્કસ અલ્લાહે એવા શખ્સ માટે ઉમદા રોજી તૈયાર કરી મૂકી છે. અલ્લાહ એ જ છે જેણે સાત આસમાનો પેદા કર્યા અને તેટલી જમીનો પણ, અને તે બંનેમાં વખતો વખત અલ્લાહના હુકમો જાહેર ને પ્રગટ થતા રહે છે, કે જેથી તમે આ જાણી લો કે અલ્લાહ દરેક વસ્તુ ઉપર પૂરેપૂરો કાબુ ધરાવનારો છે. ને આ પણ જાણી લો કે અલ્લાહે પોતાના ઇલ્મની રૂએ વસ્તુને ચોક્કસ ઘેરી રાખી છે.